એના બાહ્ય ભાગમાં પૂર્વ દિશામાં ઇન્દ્રનું, દક્ષિણ દિશામાં યમનું, પશ્ચિમ દિશામાં વરુણનું, ઉત્તર દિશામાં કુબેરનું, ઈશાન ખૂણામાં ઈશાનનું, અગ્નિ ખૂણામાં અગ્નિનું, નૈઋત્ય કોણમાં નૈઋત્યનું, વાયવ્ય કોણમાં વાયુનું, નૈઋત્ય અને પશ્ચિમની વચમાં અનંત તથા વિષ્ણુનું, ઈશાન અને પૂર્વની વચ્ચે બ્રહ્માજીનું પૂજન કરે. કમલના બાહ્ય ભાગમાં વજ્રથી લઈને કમલ પર્યંત લોકેશ્વરો ના સુપ્રસિદ્ધ આયુધોનું પૂર્વાદિ દિશાઓમાં ક્રમશઃ પૂજન કરે. એનું ધ્યાન રાખવું જોઈએ કે સમસ્ત આવરણ દેવતા સુખપૂર્વક બેસીને મહાદેવ અને મહાદેવીની તરફ બંને હાથ જોડીને જોતા રહે. પછી બધા જ આવરણ દેવતાઓને પ્રણામ કરીને નમઃ પદયુક્ત પોતપોતાના નામથી પુષ્પોચાર સમર્પણ પૂર્વક એમનું ક્રમશઃ પૂજન કરો. યથા ઇન્દ્રાય નમઃ પુષ્પમ સમર્પયામિ ઇત્યાદિ. આ રીતે ગર્ભાવરણનું પણ પોતાના આવરણ સંબંધી મંત્રથી યોજન કરે. યોગ, ધ્યાન, હોમ, જપ, બાહ્ય અથવા અભ્યંતરમાં પણ દેવતાઓનું પૂજન કરવું જોઈએ. આ જ રીતે એમને માટે 6 પ્રકારની હવી પણ આપવી જોઈએ. કોઈ એક શુદ્ધ અન્નમાંથી બનાવેલો મગમિશ્રિત અન્ન અથવા મગની ખીચડી, ખીર, દધી મિશ્રિત અન્ન, ગોળનું બનાવેલું પકવાન તથા મધથી તરબોળ ભોજ્ય પદાર્થ. આમાંથી એક અથવા અનેક હવિષ્યને વિવિધ પ્રકારના વ્યંજનોથી સંયુક્ત તથા ગોળ અથવા ખાંડથી સંપન્ન કરીને નૈવેદ્ય રૂપે અર્પિત કરવું જોઈએ. સાથે જ માખણ તથા ઉત્તમ દહીં પણ પીરસવું જોઈએ. પુઆ વગેરે અનેક પ્રકારના ભક્ષ્ય પદાર્થને સ્વાદિષ્ટ ફળ આપવા જોઈએ. લાલ ચંદન અને પુષ્પવાસિત અત્યંત શીતળ જલ અર્પિત કરવું જોઈએ. મુખ શુદ્ધિ માટે મધુર ઇલાયચીના રસથી યુક્ત સોપારીના ટુકડા, કાથો વગેરેથી યુક્ત સોનેરી રંગના પીળા પાનના પત્તાથી બનેલું બીડું, શિલાજીતનું ચૂર્ણ, સફેદ ચૂનો જે વધારે સૂકો અથવા દૂષિત ન હોય, કપૂર, કંકોલ, નૂતન અને સુંદર જાયફળ વગેરે અર્પિત કરવા જોઈએ. આલેપન માટે ચંદનનું મૂળ કાષ્ઠ અથવા એનો ચૂરો, કસ્તુરી, કુંકળ, મૃગમદાત્મક રસ હોવા જોઈએ. ફૂલ એ જ ચડાવવા જોઈએ જે સુગંધિત, પવિત્ર અને સુંદર હોય. ગંધરહિત, ઉત્કટ ગંધવાળા, દૂષિત, વાસી અને આપોઆપ ખરી પડેલા ફૂલ શિવના પૂજનમાં ન અપાય. કોમલ વસ્ત્ર ચડાવવું જોઈએ. ભૂષણોમાં વિશેષતા એ જ અર્પિત કરવા જોઈએ જે સોનાના બનેલા હોય તથા વિદ્યુત મંડળ સમાન ચમકતા હોય. આ બધી વસ્તુઓ કપૂર, ગુગળ, અગર અને ચંદનથી ભૂષિત તથા પુષ્પ સમૂહથી સુવાસિત હોવી જોઈએ. ચંદન, અગર, કપૂર, સુગંધિત કાષ્ઠ અને ગુગળનું ચૂર્ણ, ઘી અને મધથી બનેલો ધૂપ ઉત્તમ મનાય છે. કપિલા ગાયના અત્યંત સુગંધિત ઘીથી પ્રતિદિન પ્રગટાવેલો કર્પૂર યુક્ત દીપ શ્રેષ્ઠ મનાય છે. પંચગવ્ય, મધુર અને કપિલા ગાયનું દૂધ, દહીં અને ઘી એ સર્વ ભગવાન શંકરના સ્નાન અને પાન માટે અભિષ્ટ છે. હાથી દાંતનું બનેલું ભદ્રાસન જે સુવર્ણ અને રત્નોથી જડેલું હોય શિવ માટે શ્રેષ્ઠ કહેવાય છે. એ આસન ઉપર વિચિત્ર પાત્રના કોમળ ગાદલા અને તકિયા હોવા જોઈએ. એ સિવાય બીજી પણ ઘણી બધી નાની મોટી સુંદર અને સુખદ શૈયાઓ હોવી જોઈએ. સમુદ્ર ગામીની નદી અને નદીથી લાવેલા તથા કપડાથી ગાળીને રાખેલા શીતળ જળથી ભગવાનને સ્નાન કરાવવું અને પીવા માટે શ્રેષ્ઠ મનાય છે. ચંદ્રમા સમાન ઉજ્જવળ છત્ર જે મોતીઓની લડીથી સુશોભિત નવરત્ન જડી દિવ્ય અને સુવર્ણમય દંડથી મનોહર હોય ભગવાન શિવની સેવામાં અર્પિત કરવા યોગ્ય છે. સુવર્ણ ભૂષિત બે શ્વેત ચામર જે રત્નમય દંડથી શોભાયમાન હોય તથા બે રાજહંસોના આકારવાળા હોવા જોઈએ તે શિવની સેવામાં આપવા યોગ્ય છે. સુંદર અને સ્નિગ્ધ દર્પણ જે દિવ્ય ગંધથી અનુલિપ્ત બધી બાજુએથી રક્તો દ્વારા આચ્છાદિત તથા સુંદર હીરાથી વિભૂષિત હોય તે ભગવાન શંકરને અર્પિત કરવું જોઈએ. એમના પૂજનમાં હંસ, કુંદ અને ચંદ્રમા સમાન ઉજ્જવળ અને ગંભીર ધ્વનિ કરાવનારા શંખનો ઉપયોગ કરવો જોઈએ જેના મુખ અને પૃષ્ઠભાગ આદિમાં રત્ન અને સુવર્ણ જડેલા હોય. શંખ સિવાય પણ વિવિધ પ્રકારના ધ્વનિ કરનાર સુંદર કાહલ જે સુવર્ણ નિર્મિત તથા મોતીઓથી અલંકૃત હોય તે વગાડવા જોઈએ. એ ઉપરાંત ભેરી, મૃદંગ, મુરજ, તિમિચ્છ અને પટ વગેરે વાજા પણ જે સમુદ્રની ગર્જના સમાન ધ્વનિ કરનારા હોય તે યત્નપૂર્વક ભેગા કરી રાખવા જોઈએ. પૂજાના બધા પાત્ર અને ભાંડ પણ સોનાના જ બનાવવા જોઈએ. પરમાત્મા મહેશ્વર શિવનું મંદિર રાજમહેલ સમાન બનાવવું જોઈએ જે શિલ્પશાસ્ત્રમાં બનાવેલા લક્ષણો અનુસાર હોય. તે ઊંચી ચાર દિવાલોથી ઘેરાયેલું હોય એનું ગોપુર એટલું ઊંચું હોય કે તે પર્વતાકાર ચણાય. તે અનેક પ્રકારના રત્નોથી આચ્છાદિત હોય. એના દરવાજાના દ્વાર સોનાના બનેલા હોવા જોઈએ. એના મંદિરના મંડપમાં તપાવેલા સોના તથા સેંકડો રત્નો થાંભલા લાગેલા હોય. ચંદરવામાં મોતીની શેરો હોવી જોઈએ. દરવાજાના દ્વારમાં પરવાળા લાગેલા હોવા જોઈએ. મંદિરનું શિખર સોનાના બનેલા દિવ્ય કળશાકાર મુગટોથી અલંકૃત અને અસ્ત્રરાજ ત્રિશૂળથી ચિહ્નિત હોય. ન્યાયોપાર્જિત દ્રવ્યથી ભક્તિપૂર્વક મહાદેવજીની પૂજા કરવી જોઈએ. જો કોઈ અન્યાયથી ઉપાર્જિત દ્રવ્યથી પણ ભક્તિપૂર્વક શિવજીની પૂજા કરે છે તો એને કોઈ પણ પાપ નથી લાગતું, કેમ કે ભગવાન તો ભાવને વશીભૂત છે. ન્યાયોપાર્જિત ધનથી પણ જો કોઈ ભક્તિ વગર પૂજન કરે તો એને ફળ નથી મળતું, કેમ કે પૂજાની સફળતામાં ભક્તિ જ કારણ છે. ભક્તિથી પોતાના વૈભવ અનુસાર ભગવાન શિવના ઉદ્દેશ્યથી જે કંઈ કરવામાં આવે એ થોડું હોય કે વધારે, કરનાર ધનવાન હોય કે દરિદ્ર, બંનેનું ફળ સમાન છે. જેની પાસે બહુ થોડું ધન છે તે માનવ ભક્તિભાવથી પ્રેરિત થઈને ભગવાન શિવનું પૂજન કરી શકે છે, પરંતુ મહાન વૈભવશાળી જો ભક્તિહીન હોય તો એણે શિવનું પૂજન ન કરવું જોઈએ. શિવ પ્રત્યે ભક્તિહીન પુરુષ જો પોતાનું સર્વસ્વ પણ આપી દે તો એનાથી જે શિવ આરાધનાના ફળનો ભાગી થતો નથી, કેમ કે આરાધનામાં ભક્તિ જ કારણ છે. શિવ પ્રત્યે ભક્તિ છોડીને કોઈ અત્યંત ઉગ્ર તપસ્યાઓને સંપૂર્ણ મહાયજ્ઞોથી પણ દિવ્ય શિવ ધામમાં નથી જઈ શકાતું. તેથી હે શ્રી કૃષ્ણ, સર્વત્ર પરમેશ્વર શિવના આરાધનમાં જ ભક્તિનું મહત્વ છે. આ ગુહ્યથી પણ ગુહ્યતર વાત છે, એમાં સંદેહ નથી. પાપના મહાસાગરને પાર કરવા માટે ભગવાન શિવની ભક્તિ નૌકા સમાન છે. એટલા માટે જે ભક્તિભાવથી યુક્ત છે એને રજોગુણ કે તમોગુણથી શી હાનિ થઈ શકે. હે શ્રી કૃષ્ણ, અત્યંત અધમ મૂર્ખ અથવા પતિત મનુષ્ય પણ જો ભગવાન શિવને શરણે જતો રહે તો તે સમસ્ત દેવતાઓને અસુરોને માટે પણ પૂજનીય થઈ જાય છે. તેથી સર્વદા પ્રયત્ન કરીને ભક્તિભાવથી શિવની પૂજા કરે, કેમ કે અભક્તોને ક્યાંય પણ ફળ મળતું નથી. પંચાક્ષર મંત્રના જપ તથા ભગવાન શિવના ભજન પૂજનનો મહિમા, અગ્નિકાર્ય માટે કુંડ અને વેદીના આદિના સંસ્કાર, શિવાગ્નિની સ્થાપના અને ના સંસ્કાર, હોમ પૂર્ણાહુતિ, ભસ્મનો સંગ્રહ અને રક્ષણની વિધિ તથા હવનાંતમાં થનારા કૃત્યોનું વર્ણન. ઉપમન્યુ કહે છે, હે યદુનંદન, કોઈ બહુ ભારે પાપ કરીને પણ ભક્તિભાવથી પંચાક્ષર મંત્ર દ્વારા જો દેવેશ્વર શિવનું પૂજન કરે તો તે પાપોથી મુક્ત થઈ જાય છે. જે ભક્તિભાવથી પંચાક્ષર મંત્ર દ્વારા એક જ વાર શિવનું પૂજન કરી લે છે તે પણ શિવ મંત્રના ગૌરવવશ શિવધામમાં પહોંચી જાય છે. જે મૂઢ દુર્લભ માનવ જન્મ મેળવીને ભગવાન શિવની અર્ચના નથી કરતો તેનો જન્મ નિષ્ફળ છે, કેમ કે તે મોક્ષનો સાધક નથી હોતો. જો દુર્લભ માનવ જન્મ મેળવીને પિનાક પાણી મહાદેવજીની આરાધના કરે છે એમનો જ જન્મ સફળ છે અને તે જ કૃતાર્થ અને શ્રેષ્ઠ મનુષ્ય છે. જે ભગવાન શિવની ભક્તિમાં તત્પર રહે છે, જેનું ચિત્ત ભગવાન શિવ સાથે પ્રણત થાય છે તથા જે સદાય ભગવાન શિવના ચિંતનમાં લાગ્યા રહે છે તે ક્યારેય દુઃખના ભાગી થતા નથી. મનોહર ભવન, હાવ ભાવ, વિલાસથી વિભૂષિત તરુણી સ્ત્રીઓ અને જેનાથી પૂર્ણ તૃપ્તિ થઈ જાય એટલું ધન, એ બધું ભગવાન શિવની આરાધનાનું જ ફળ છે. જે દેવલોકમાં મહાન ભોગ અને રાજ્ય ચાહે છે તે સદા શિવના ચરણાર બિંદોનું ચિંતન કરે છે. સૌભાગ્ય, કાંતિ, માન, રૂપ, બળ, ત્યાગ, દયા, ભાવ, શૂરતા અને વિશ્વમાં વિખ્યાતિ, આ બધી વાતો ભગવાન શિવની પૂજા કરનારા લોકો માટે સુલભ હોય છે. એટલા માટે જે પોતાનું કલ્યાણ ચાહતા હોય તેમણે બધું જ છોડીને કેવળ ભગવાન શિવમાં મન લગાડી એમની આરાધના કરવી જોઈએ.